શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 37મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, સધવા કે વિધવા નારી જ્યારે રજસ્વલા ધર્મમાં આવે ત્યારે તેમણે 3 રાત્રિ દિવસ સુધી સ્ત્રી કે પુરુષનો સ્પર્શ કરવો નહીં. પૂર્વે ઇન્દ્રે બ્રહ્મ હત્યાનો 4/4 સ્ત્રીઓને આપેલો છે. તે દર મહિને રજોરૂપે સ્ત્રીમાં દેખાય છે. આ કથા શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંધમાં વર્ણવેલી છે કે રજસ્વલા સ્ત્રી પહેલે દિવસે ચંડાળી, બીજે દિવસે બ્રહ્મઘાતિની, ત્રીજે દિવસે ધોબણ અને 4થે દિવસે સ્નાન કરીને સ્પર્શ કરવા યોગ્ય થાય છે. પરંતુ દેવ સંબંધી કે પિતૃ સંબંધી કર્મ કરવામાં 5મે દિવસે જ શુદ્ધ થયેલી ગણાય છે. આપતકાળમાં તો ઉપવાસ કરીને 3જે દિવસે શુદ્ધ થાય છે. પરાશર મુનિએ કહેલું છે કે વિવાહનો પ્રસંગ હોય, યજ્ઞ પ્રસંગ હોય, દુષ્કાળ પડે, દેશ ભાંગે, ભાગવાનો સમય આવે ત્યારે રજસ્વલા નારી 1 ઉપવાસ કરીને શુદ્ધ થાય છે. સ્ત્રીઓએ રજો દર્શનરૂપ ઇન્દ્રના મહાપાપને ક્યારેય પણ છુપાવવું નહીં. જો છુપાવે તો તે નારી સ્વીકારેલા બ્રહ્મહત્યાના ભાગથી ક્યારેય પણ મુક્ત થતી નથી. રજસ્વલા સ્ત્રી અન્ય રજસ્વલા કે બીજી સ્ત્રીનો જાણી જોઈને સ્પર્શ કરે તથા અરજસ્વલા રજસ્વલાનો જાણી જોઈને સ્પર્શ કરે તો પાપની ભાગીદાર થાય છે. આવા પાપનું પ્રાયશ્ચિત્ત ધર્મશાસ્ત્રમાં કૃચ્છ્ર વ્રત કરવાથી કહેલું છે. કળિયુગમાં એ પ્રાયશ્ચિત્ત સર્વે નારીઓએ કરવું અશક્ય હોવાથી તેવો કરી શકે તેવું સુલભ પ્રાયશ્ચિત્ત કહું છું. જે સ્ત્રી જાણી જોઈને રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ કરે તો તેમણે 1 ઉપવાસ કરવો, અને અજાણતા જો ક્યારેક સ્પર્શ થઈ જાય તો વસ્ત્રે સહિત સ્નાન કરી હરિસ્મરણ કરવું, અને આપતકાળમાં જાણી જોઈને સ્પર્શ કર્યો હોય છતાં કેવળ સ્નાનથી જ શુદ્ધ થાય છે. તેવી જ રીતે પુરુષને પણ રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ થઈ જાય તો આ જ વિધિ જાણવો. સ્ત્રીઓએ રજોદર્શન ક્યારેય પણ છુપાવવું નહીં. આ પ્રમાણે મહર્ષિઓનું વચન છે. પતિવ્રતા નારીઓનો તો આ સદાચાર પણ કહેલો છે. રજસ્વલાપણાને નહીં છુપાવવાથી સ્ત્રીઓને બ્રહ્મ હત્યાનો દોષ નાશ પામે છે, અને સ્વજનોની પરપુરુષની સાથે થયેલા ગર્ભધારણની શંકા નાશ પામે છે. તેથી ધર્મસિદ્ધિને ઈચ્છતી 4 વર્ણની નારીઓએ પુરાતની આ મર્યાદાનું અત્યારે પણ પાલન કરવું. આ પૃથ્વી પર જે સ્ત્રી કે પુરુષ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે તેના બ્રહ્મચર્ય વ્રતનો જે સ્ત્રી છળ કપટથી ભંગ કરાવે છે તે સ્ત્રીને ક્રોધથી લાલચોળ નેત્રોવાળા યમદૂતો ઊંચા સ્વરે આક્રોશ કરતી હોવા છતાં અગ્નિથી તપાવેલા તીક્ષ્ણ લોહદંડથી દજાડે છે. પછી કુંભીપાક નરકમાં નાખી તપાવેલા તેલમાં ઉકાળે છે. પછી રુધિર અને વિષ્ટાના કુંડમાં નાખે છે. તે સ્ત્રીના શરીર પર જેટલા રોમ છે તેટલા વર્ષ પર્યંત, અર્થાત 3.5 કરોડ વર્ષ પર્યંત તે સ્ત્રી યમયાતના ભોગવે નિર્જળ પ્રદેશમાં પિશાચણી થાય છે. અને જે કામી પુરુષ સ્ત્રી અથવા પુરુષના નિષ્કામ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરાવે છે તે પુરુષ પણ મરીને નરકને પામે છે. ત્યાં તે કુંભીપાકમાં રંધાય છે, અને યમના દૂતો તેમને વારંવાર સર્પદંશ કરાવી બહુ જ તાડન કરે છે. ત્યારે તે પુરુષ બહુ જ ઊંચા સ્વરે આર્તનાદ કરે છે. અને જે પુરુષો નિષ્કામ વ્રતવાળા પુરુષો કે સ્ત્રીઓના બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ કરે છે તે પુરુષોને જે નિષ્કામી વ્રતવાળા પુરુષોને પ્રાપ્ત થવા યોગ્ય ગતિ છે તે નિશ્ચય પ્રાપ્ત થાય છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આ પ્રમાણે સતી ગીતામાં કહેલા સર્વે સ્ત્રીઓ માટેના હિતકારી ધર્મો મેં તમને સંભળાવ્યા. જે નારી આ સતી ગીતાને સાંભળશે કે તેમનો પાઠ કરશે તે બંને નારીઓ પોતે ઈચ્છેલા ફળને નિશ્ચય પામશે, તેમજ જે સ્ત્રીઓ નિત્ય નિયમપૂર્વક સતીગીતાનો પાઠ કરશે તે પણ આ લોકમાં મોટી કીર્તિને પામશે અને દેહને અંતે ભગવાનના ધામને પામશે. હે વિપ્ર, આ પ્રમાણે બીજા આશ્રમવાળા ગૃહસ્થ પુરુષોના તથા તેમની સ્ત્રીઓના ધર્મો મેં તમને કહ્યા, તે ગૃહસ્થોએ તથા સ્ત્રીઓએ ધર્મનું હંમેશા શ્રવણ, પઠન તથા પાલન કરવું. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સ્ત્રીઓના રજસ્વલા આદિક સાધારણ ધર્મનું નિરૂપણ કર્યું. એ નામે 37મો અધ્યાય પૂર્ણ થયો.